સાથી આપી ગયો થયો ના સાથી નહીં બધું ઓછાઈ ગયો એ બધા સર્વે સંજોગ લખણા સંજોગ મૂળા જીવન પત્તા દુઃખ પરંપરા સંજોગ ભેગો થાય છે કે દુઃખ ઉત્પન્ન થાય પણ પછી જયારે કડવો લાગે ને ત્યારે પછી એટલું જ કડવો લાગે પાછો જયારે કંટાળે ને ત્યારે એટલો જ કડવો લાગે જય સત્ય કડવો લાગે ના લાગે હરી ભાઈ ત્યારે કડવો લાગે ઠોકર લાગે હે ઠોકર લાગે ત્યારે ઠોકર વાગે ત્યારે બધા દુઃખદાયી છે એ અનુભવ જ્ઞાની નો હોય ખબર ને આ તમને જ્ઞાન થયું એટલે તમને અનુભવ લાગે કે આ બધા દુઃખદાયી સંયોગો છે ખબર ને જ્ઞાની ને તો એકલું હોય ને તો બહુ સારું લાગે કેવું એકલો ગઈ રે ને એને કોઈ સહયોગ ભેગો થયો બોજ બોજો લાગે શું લાગે બોજો લાગે તમારે કોઈ કોઈ દાડે બોજો થતા છે ને સંબંધમ સર્વમ તિરેણ વસે સંજોગ નો સંબંધ કેવી રીતે વસાય છે તારે બહિર્ભાવ બંધ કરી દે શું કહે બાહિરા ભાવા તાકે બાહિરા ભાવા કેવી રીતે ખબર પડે તાકે સંજોગ ઉપરથી શું સંજોગ ભેગો થયો શું બાહિર ભાવ કર્યો હતો એ બધું મારે પડી જાય તો આપણે ચોરી કરવાનો ભાવ ના કર્યો હોય બહિર ભાવ તો ચોરી આવે નઈ ને સમજે ને કયા કયા આવે છે આપણે જે ભાવ કર્યા તે આવે છે બધું મીઠું લાગે છે કડવું લાગે થોડું થોડું કડવું નથી લાગતું મીઠું નથી લાગતું હજી કડવું કેટલા વાની ઉમરદારી તારે કેમનું છે તને કેના વર્ષે તને બધા મોડું લાગે કઈ છું કડવું લાગે છે બધા કરવા નઈ રહેતા દાદા સિવાય બધું કડવું લાગે નઈ દાદા દેખું કોસ કોસ ક્યારે કરી લે બધું શરીર નો ત્યાગ કર્યો છોકરો નો ત્યાગ કર્યો સગા વાળા નો ત્યાગ કર્યો ઘર નો ત્યાગ કર્યો તો અને અણગાર થયા શું થયા તેની ઈચ્છા છે ફેણ મળે છે માનની ઈચ્છા છે માટે ફેણ મળે છે માનના ભિખારી કહેવાય માનની ભીખ કીર્તિની ભીખ બધી ભીખ ભીખ ને ભીખ છે તારે શેમાં ભીખ છે કીર્તિ કીર્તિ ની છે માનની નહી કચાની ભીખ નથી, તારે ભીખ રહી નથી, તમારે તમારે ત્યાંની ભીખ જોઈએ છે એમ. અક્રમ વિજ્ઞાન છે, લિપ્ત માર્ગ માં બેસીને તમને લિપ્ત નહીં ફાવે ને, તમે દાદા ચિત્રો ને તો બધો બધા ચિત્રેલા ને બધા એમ. કરેક્ટ બારી યાર કરે નહીં, દાદા જૈન નથી વૈષ્ણવ છે એટલે છે, એટલે ચોવિયા ની બધી ખબર બહુ નહીં. અહીં તો બધું એવું છે ને, વૈષ્ણવ ના બધા માર્ગ નો અહીં આગળ વિજ્ઞાન છે. આત્મા એક જ છે, અનાદિ અનાદિ અનંત જગત છે. અને કોઈ ભગવાને બનાવ્યું તો કઈ સાલ માં બન્યું એ પાછું લખેલું હોય, બનાવ્યું કે એટલે શરૂ કર્યું, શરૂ ક્યારે કર્યું અને પૂરું ક્યારે થઈ ગયું એની તારીખો લખેલી હોય. પાંચ નવ 1978 કીર્તિભાઈ ને ત્યાં વિસનજી પાર એક નસ નહી થઈ જાય, દબાઈ જાય નઈ તો ગોળા કાઢે. એટલે મસ્ત આવડો મોટો મોટો માણસ, વડાપ્રધાન એવો માણસ પણ ગાળા કાઢે, મસ્ત જ નસ થઈ ગઈ, એક જ નસ થઈ જાય, થઈ જાય. તમે શું કરો, આપડે પણ એજ કરવાનું દાદા, નિકાલ કરે. આટલું બધું હતા ટાઈમ ખ્યાલ ના આવે, માણસ ને બધું બધી નથી, શું થાય દાદા. એ વખતે જયારે એમને બહુ જ વ્યાધી હતી તે વખતે એમને ભાન નહોતું, અને એ એમના પોતાના આત્મભાવ માં જ હતા. એ વખતે એમને શું લાગણી થઈ હશે, કેવું એમને એમની સ્થિતિ, એની માનસિક સ્થિતિ કેવી હશે એ વખતે? સ્થિતિ કહે છે ને, મરણ ને જોયું તે વખતે, મરણ ને જોયું તૂટું તૂટું તૂટું થયું, તે દોરી થઈ ગયું હોય અડધો રકલ વધારે તો તૂટ જાય. પણ આપણું જ્ઞાન ને છે, જ્ઞાન ને લઈને અમુક લોડ ઓછું થઈ જાય, અને અજ્ઞાન ને લઈને લોડ વધી જાય, હોય તેનાથી વધી જાય. અજ્ઞાન હોય તો મન થઈ ગયું, મન થઈ ગયું. ખબર આપે ખબર આજે બધાને ખબર આપે આપણે શું કરવાનું સમભાવ નિકાલ કરવાનો બધી નિકાલી બાબત છે આપણી બધી નિકાલી બાબત એ જગત ને ફોડ નથી પડ્યો એ ફોડ અમે પાડ્યો હતા એ ફોડ પડ્યો નથી તેનો બધી જે નિકાલી બાબત તેના કેટેગરીની બાબત તમે જ કર્યું કે સર આપણે એને નિકાલી બાબત કહીએ શું કહીએ જોરદાર હતો દાદા દાદા જોરદાર જોર થી બોલતા હતા વધારે જોરદાર હતો બધું કર્યું તારું કર્યું નકો અનંત કરતાનું આ અવતાર એટલું નહીં બધા અવતાર એવું સાંભળવામાં આવે છે ત્યાંથી એને શોખ લાગે ઇલેક્ટ્રિક કરંટ સાચી વાત તો છે એનો આત્મા કબૂલ કર્યા કરે શું થાય શોખ લાગે એના આત્મા કબૂલ કરે સાચી વાત છે શોખ લાગે જો ધર્મ કેશ હોય તો પછી આ લોકો આવી રીતે વસ્તી વધી ના જાય ને તો ઝટપટ નિકાલ થાય તો બહુ બહારું સાંકડ્યું છે બહારું બહુ સાંકડ્યું છે તો નીકળવાની જગ્યા નથી અંદર ઘૂસવાની જગ્યા છે કે બહાર નીકળવાની જગ્યા ના પેસવાની જગ્યા પેસવાની જગ્યા મુખ ના દરવાજામાં પેસવાની જગ્યા નથી એટલે અહીંથી જાય એવો રસ્તો જ નથી કર્યો રસ્તો મળી ગયા જો આ રસ્તો આરાધન કરે તો પાછું બરાબર આરાધન કરે તો કામ મળ્યું છે ને જેમ છે એમ જગત અમે કહી દીધું કે આ નિકાલી બાબત છે જેને આ જગત ના લોકો ગ્રહણી બાબત કે છે એને અમે કહી નિકાલી હમણાં એક ટેપ મૂકી દી એમાં આવતું કે આપણા ભાવ પ્રમાણે સામી મશીનરી ચાલે છે એક ટેપ મૂકી સત્સંગની આપણા ભાવ પ્રમાણે સામી મશીનરીઓ ચાલે છે અમે મશીનરી બધી બધાની આપણા ભાવ પ્રમાણે સામી મશીનરી ચાલે છે મરી હોવ જાય એવો શબ્દ આવ્યો વચનો હતા એમાં એમ આપ બોલેલા કે જેવા આપણા ભાવ હોય છે તેવી સામાન્ય મશીનરી ચાલે છે જેવા આપણા ભાવ હોય છે તેવી સામાન્ય મશીનરી ચાલે છે ત્યારે મારી મશીનરી ચાલતી એ આધારે અમારે નીકળે તમારે જે બોલ નીકળે છે ને અમારા હિસાબથી નીકળે છે બરાબર છે એ તો પૂછવા માટે બીજું નહીં એટલે એમાં એમ એમ હતો કે આપણો જેવો ભાવ કાયદો છે એ તો કાયદો જ છે આપણો તેથી અમે કહીએ છીએ સંભાવ નિકાલ કરો એટલે તમારી મશીનરી તમે કયું વર્ક નહીં કરતી હોય એટલે પછી એનું એ પ્રમાણે મશીન ચાલે આ કાયદો અંદરનો કાયદો બહુ સુંદર છે જો આટલું જગતમાં સમજમાં આવી જાય ને તો ઝઘડા ના ના બધો બહુ ઊંચું લઈ ગયો હોય કે જે આમ દેતા જ ઘરે એવું હોય ત્યાં પણ એમ કે થકશે નહીં, અને ધીમે ધીમે ધીમે મિત્રતા થશે. આ ધંધા નિકાલ તો દુશ્મન નો મિત્ર કરે, દુશ્મન ને પણ કરી. ચાર ભાઈએ ચાર વખત અને પછી બીજે દિવસ થી પેલાનો બાકુ માણસ ફરી ગયું અને છોકરાની સાથે ટેબલ ટેનિસ રખવાનું રમવાનું શરૂ કરી દીધું. બહુ ટકતા થયા હતા. તો એવું છે ને, આ બધું અનુભવમાં આવેલી વાત છે, તમારા બધાને અનુભવમાં આવેલી વાત છે ને. પણ આ સમજવા જેવી વાત છે, ગમે તેવા કર્મ ઉડાડી ગયેલી વસ્તુ ત્યાં એક એક વાક્ય બધા ઉડાડી ગયેલા. દાદા એક વખત આપે કહેલું કે આપણે પ્રતિક્રમણ ની વિધિ જે કરીએ છીએ, પ્રતિક્રમણ તેમાં આપણું સારું થાય છે પણ સામાનો કઈ ફેર નથી પડતો. પ્રતિક્રમણ ની વિધિ કરીએ આપણે સામાન્ય માટે તો આપણને ફાયદો થાય પણ સામાન્ય કઈ ની અસર નથી થતી. સામાન્ય તો આપણે શું આપણે અસર થતી નથી, આપણે આપણા ધોવા માટે કરીએ છીએ, આપણું પોતાનો ધોવા માટે. સામાન્ય ફાયદો થાય ત્યારે કે આ સંભાવ નિકાલ કરીએ તો. હા, એમાં સંભાવ નિકાલ. અને પેલી પ્રતિક્રમણ એટલે શું, મારે વાળા કપડો દાગ પડે જોઈ રાખ્યો એની જોડે આપણે બોલ્યા ખરાબ એટલે પછી આપણે ધોઈ નાખીએ એની પણ એને રી નહીં રહે. પછી તમારું એટલે આપણી સ્લેટ ચોખ્ખી થઈ જાય, આપણું ચોખ્ખું થાય પણ એને રી નહીં રહે. બાબત એને રીસ ના રહે, ધીમે ધીમે જતી રહે. હા, એટલે એ અસર થાય ને. પણ હા, પણ ધીમે ધીમે જતી, ધીમે ધીમે જાય. બધું વિજ્ઞાન વૈજ્ઞાનિક છે, આ બધી બધી ચીજ વૈજ્ઞાનિક આપેલી છે. તરત જ ફળ આપણા વિજ્ઞાન એટલે એમ બને જ, અવશ્ય બને. આ છે તે અમને છે તે શું થયું તું અમને તો ગયા હતા ને, ગુજરાત ગયા હતા ને તમે. જે દિવસે જજમેન્ટ હતું તે દિવસે થોડા કેવાય એરપોર્ટ માં જઈ અને જતી ખુરશી પર દાદા બેસાડી આવ્યો, દાદા આજે જજમેન્ટ છે તમારો જજમેન્ટ આપવાનું. જયારે જજમેન્ટ જયારે લખાય છે ત્યારે કોઈ સુખ નથી, અને એટલે હું અને દાદા દાદા જજની ખુરશી બેઠા છે અને મત જજમેન્ટ લખે છે. બાકી નથી કોર્ટ દેખાણી નથી, માણસો દેખાણા નથી, જજ દેખાણા. જયારે જજમેન્ટ આવી ગયો ત્યારે આવું પ્રતિકૂળ વાતું નથી, આપણું પ્રતિકૂળ તરતા જ અસર કરનાર. કોઈક માણસ કે હું તમારો ફોન કરી જેવું બોલે ને એ તમે એનું પ્રતિકરણ કરો કે ભાઈ આ ચાર દોષ થયા છે, આ બધા અનુભવ દુઃખ થાય છે ને, એ પ્રતિકરણની અસર થયા કરે નહીં. રોકડી અને જેટલા નો આકાર પડે એ વધારે લાભ. બોલાય